श्री पद्म पुराण उत्तरखंड अध्याय 60 वात्रग्नि वगैरह तीर्थों महिमा श्री महादेव जी कहे छे। हे महादेव, त्यार पछी ते तीर्थ में जवू जोईए ज्यां परम साध्वी गिरिकन्या वात्रग्नि साथे इंद्रनो समागम थयो हतो। जे मनुष्य पोताना मन ने संयम में राखीने त्यां स्नान करे छे तेमने 10 अश्वमेघ यज्ञोनो फल प्राप्त थाय छे। जे पुरुष त्यां तलना चूर्ण थी पिंड बतावीने श्राद्ध करे छे ते पोतानी आगळ पाछळनी सात सात पेढ़ीओनो उद्धार करी दे छे। संगम में विधिपूर्वक स्नान करीने श्री गणेशनो श्रद्धा थी पूजन करनार पुरुष कदी विघ्न बाधाओ थी परेशान थतो नथी अने लक्ष्मी पण कदी तेनो त्याग करती नथी। पूर्व काल में वृतासुर अने इंद्रनु रोमांचकारी युद्ध थयुं हतुं जे सतत 11,000 वर्षो सुधी चालतुं रह्युं। તેમાં ઇન્દ્રનો પરાજય થયો અને વૃતાસુર સાથે પાછા આવવાની શરત કરીને યુદ્ધ છોડીને મારા શરણમાં આવ્યા। તેમણે વાત્રગ્નિના પવિત્ર સંગમ પર આરાધના દ્વારા મને સંતુષ્ટ કર્યું। ત્યારે મેં આકાશમાં પ્રગટ થઈને દર્શન આપ્યા। તે સમયે કાશ્યપી ગંગાના તટ પર મારા શરીર પરથી થોડી ભસ્મ પડી જેમાંથી એક પવિત્ર લિંગ પ્રગટ થયું। તે શિવલિંગની ભસ્મ ગાત્ર નામે પ્રસિદ્ધિ થઈ। ત્યારે મેં પ્રસન્ન થઈને મહાત્મા ઇન્દ્રને કહ્યું, દેવ તમારી જે ઈચ્છા હોય, તમારી જે ઈચ્છા છે તે બધું તમને આપીશ। આ વજ્રની સહાયતાથી તમે શીઘ્ર વૃતાસુરનો વધ કરશો। ઇન્દ્રે કહ્યું, હે ભગવાન, તમારી કૃપાથી દુર્ધર્ષ દૈત્યને તમારી સામે જ આ વજ્રથી મારીશ। હે પાર્વતી, આમ કહીને ઇન્દ્ર ફરી વૃતાસુર પાસે ગયા। તે સમયે દેવતાઓની સેનામાં દુદુંબી વાગવા લાગી। એક જ ક્ષણમાં ઇન્દ્ર શક્તિ સંપન્ન થઈ ગયા। યુદ્ધ માટે વૃતાસુરની પાસે જઈ રહેલા ઇન્દ્ર મહાન તેજસ્વી દેખાતા હતા। મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા। ત્યાં યુદ્ધ માટે ઉભા રહેલા વૃતાસુરના શરીરમાં જે એકાએક પરાજયના ચિહ્નો પ્રગટ થયા તેનું વર્ણન કરું છું, સાંભળો। વૃતાસુરનું મુખ અત્યંત ભયાનક અને બળતું હોય એવું દેખાવા લાગ્યું। તેના શરીરનું તેજ ફિક્કું પડી ગયું। બધા અંગો ધ્રુજવા લાગ્યા, જોર જોરથી શ્વાસ ચાલવા લાગ્યો। વૃતાસુરના રૂંવાટા ઊભા થઈ ગયા। તેના શ્વાસની ગતિ અત્યંત વધી ગઈ। આકાશમાંથી મહાભયાનક ઉલ્કાપાત થયો। તે દૈત્યની પાસે ગિદ્ધ, બાજ વગેરે અશુભનું સૂચન કરતા પક્ષીઓ આવીને કર્કશ અવાજ કરવા લાગ્યા। તે બધા વૃતાસુર પર ગોળ ગોળ ફરવા લાગ્યા। દરમિયાન ઇન્દ્ર ઐરાવત પર બેસીને ત્યાં આવી પહોંચ્યા। તેમના ઉગામેલા હાથમાં વજ્ર શોભી રહ્યું હતું। ઇન્દ્ર જ્યારે દૈત્યની પાસે પહોંચ્યા ત્યારે દૈત્ય ભયંકર ગર્જના કરી અને તે ઇન્દ્ર પર તૂટી પડ્યો। વૃતાસુરને પોતાની સામે આવતો જોઈને ઇન્દ્રે તેના પર વજ્રનો પ્રહાર કર્યો અને તે દૈત્યને સમુદ્રના તટ પર મારી નાખ્યો। તે સમયે ઇન્દ્રના મસ્તક પર પુષ્પવૃષ્ટિ થવા લાગી। ઇન્દ્રે ભયંકર દાનવરાજનો વધ કરીને દેવતાઓના મુખે પોતાની સ્તુતિ સાંભળતા દેવલોકની રાજધાનીમાં પ્રવેશ કર્યો। ત્યાર પછી અત્યંત વિકરાળ બ્રહ્મહત્યા રૌદ્ર રૂપ ધારણ કરીને વૃતના શરીરમાંથી નીકળી અને ઇન્દ્રને શોધવા લાગી। તેણે દોડીને મહાતેજસ્વી ઇન્દ્રનો પીછો કર્યો અને દોડીને ઇન્દ્રનું ગળું પકડી લીધું। ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી ગઈ। તેઓ કોઈ રીતે તેને દૂર કરવામાં સમર્થ ન થયા। આવી જ સ્થિતિમાં તેમણે બ્રહ્માજીની પાસે જઈને મસ્તક ઝુકાવ્યું। ઇન્દ્રને બ્રહ્મહત્યાગ્રસ્ત જાણીને બ્રહ્માજીએ તેનું સ્મરણ કર્યું। તેમના સ્મરણ કરતા જ બ્રહ્મહત્યા બ્રહ્માજીની પાસે ઉપસ્થિત થઈ। બ્રહ્માજીએ કહ્યું, દેવી મારું પ્રિય કાર્ય કરો, દેવરાજ ઇન્દ્રને છોડી દો, તમે શું ઈચ્છો છો એ જણાવો, હું તમારી કઈ ઈચ્છા પૂરી કરું। બ્રહ્મહત્યા બોલી, હે સુરશ્રેષ્ઠ, હું તમારી આજ્ઞાથી ઇન્દ્રના શરીરથી દૂર થઈ જઈશ, પરંતુ દેવ દેવ મને કોઈ બીજું સ્થાન આપો, તમને નમસ્કાર છે। હે ભગવાન, તમે જ તો લોકરક્ષા માટે આ મર્યાદા બનાવી છે। ત્યારે બ્રહ્મહત્યાને તથાસ્તુ કહીને ઇન્દ્રની હત્યા દૂર કરવાનો વિચાર કર્યો। તેમણે અગ્નિદેવને બોલાવીને કહ્યું, અગ્નિ તમે ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ ગ્રહણ કરો। અગ્નિએ કહ્યું, હે પ્રભુ, બ્રહ્મહત્યાના દોષથી છૂટવાનો ઉપાય શું છે? બ્રહ્માજી બોલ્યા, હે અગ્નિ, જે તમને પ્રજ્વલિત રૂપમાં પ્રાપ્ત કરીને કદી બીજ, ઔષધિ, તલ, ફળ, મૂળ, સમિધા અને દર્ભ વગેરે દ્વારા તમારામાં આહુતિ નહીં આપે તે સમયે બ્રહ્મહત્યા તમને છોડીને તેનામાં પ્રવેશ કરી જશે. આ સાંભળીને અગ્નિએ બ્રહ્માજીની આજ્ઞા શિરોધાર્ય કરી. ત્યાર પછી પિતામહ બ્રહ્માજીએ વૃક્ષ, ઔષધિ અને તૃણ વગેરેને બોલાવીને તેમની સામે પણ આવો જ પ્રસ્તાવ મૂક્યો. આ વાત સાંભળીને તેમણે પણ અગ્નિની જેમ જ કષ્ટ થયું. તેથી તેમણે બ્રહ્માજીને કહ્યું, પિતામહ, અમારી બ્રહ્મહત્યાનો અંત કઈ રીતે થશે? બ્રહ્માજીએ કહ્યું, જે મનુષ્ય અતિશય મોહને વશીભૂત થઈને અકારણ તમને કાપે અથવા ચીરશે, બ્રહ્મહત્યા તેને લાગી જશે. ત્યારે ઔષધિ અને તૃણ વગેરે પણ હા કહીને પોતાની સ્વીકૃતિ આપી દીધી. પછી લોક પિતામાં બ્રહ્માજી અપ્સરાઓને બોલાવીને મધુર વાણીમાં તેમને સાંત્વના આપતા કહ્યું, અપ્સરાઓ, આ બ્રહ્મહત્યા વૃતાસુરના વધથી આવી છે, તેના ચોથા ભાગને તમે ગ્રહણ કરો. અપ્સરાઓ બોલી, હે દેવેશ્વર, તમારી આજ્ઞાથી અમે તેને ગ્રહણ કરવા તૈયાર છીએ, પરંતુ અમારા ઉદ્ધારનો કોઈ ઉપાય પણ તમારે વિચારવો જોઈએ. બ્રહ્માજીએ કહ્યું, જે રજસ્વલા સ્ત્રી સાથે મૈથુન કરશે તેની અંદર તે તરત ચાલી જશે. બહુ સારું કહીને અપ્સરાઓએ હાર્દિક પ્રસન્નતા પ્રગટ કરી અને પોતપોતાના સ્થાન પર જઈને વિહાર કરવા લાગી. ત્યાર પછી લોક વિધાતા બ્રહ્માજીએ જળનું સ્મરણ કર્યું. જ્યારે જળ ઉપસ્થિત થયું ત્યારે બ્રહ્માજીએ કહ્યું, આ ભયાનક બ્રહ્મત્યા ઋતાસુરના શરીરમાંથી નીકળીને ઇન્દ્ર પર આવી છે, એનો ચોથો ભાગ તમે ગ્રહણ કરો. જળે કહ્યું, હે લોકેશ્વર, તમે અમને જે આજ્ઞા આપો તેમ જ થશે, પરંતુ મારા ઉદ્ધારનો પણ વિચાર કરો. બ્રહ્માજી બોલ્યા, જે મનુષ્ય અજ્ઞાનથી મોહિત થઈને તમારામાં થૂક અથવા મળમૂત્ર નાખશે તેની અંદર આ બ્રહ્મહત્યા શીઘ્ર ચાલી જશે અને ત્યાં જ રહેશે, એનાથી તમને છુટકારો મળી જશે. શ્રી મહાદેવજી કહે છે, હે સુરેશ્વરી, આ પ્રમાણે બ્રહ્માજીની આજ્ઞાથી તે બ્રહ્મહત્યા દેવરાજ ઇન્દ્રને છોડીને ચાલી ગઈ. એનાથી ઇન્દ્રને બહુ પ્રસન્નતા થઈ. પૂર્વકાળમાં આ પ્રમાણે ઇન્દ્રને બ્રહ્મહત્યા પ્રાપ્ત થઈ હતી. પછી વાત્રકની તીર્થમાં તપસ્યા કરીને શુદ્ધ બનીને તેઓ સ્વર્ગમાં ગયા. હે પાર્વતી, સાબરમતીના તીર્થમાં વાત્રકનીનું આવું જ મહાત્મય છે. વાત્રકની સંગમથી આગળ જતા દેવ નદી સાબરમતી ભદ્રા નદીની સાથે સાથે વરુણના નિવાસ એવા સમુદ્રમાં જઈને મળે છે. સમુદ્ર પણ સાબરમતીના અનુરાગથી તેનું પ્રિય કરવા માટે આગળ આવ્યો છે અને તેના પ્રિય મિલનને તેણે અંગીકાર કર્યો છે. ભદ્રા નદી પૂર્વકાળમાં સુભદ્રાની સખી હતી. તેણે માર્ગમાં મૂર્તિમતી સાક્ષાત લક્ષ્મીની જેમ પ્રગટ થઈને સાબરમતી ગંગાની સહાયતા કરી. તે બંને નદીનો પવિત્ર સંગમ સમુદ્રના ઉત્તર તટ પર થયો છે. તે તીર્થમાં સ્નાન કરીને જે ભગવાન મહાવરાહને નમસ્કાર કરીને સ્વચ્છ જળનું પાન અને દાન કરે છે તે વરુણલોકને પ્રાપ્ત થાય છે. તે જ માર્ગથી વરાહ રૂપધારી ભગવાન વિષ્ણુએ સમુદ્રમાં પ્રવેશ કરીને દેવતાઓના શત્રુ સંપૂર્ણ દાનવ પર વિજય મેળવ્યો હતો. ભગવાને જે વરાહનું રૂપ ધારણ કર્યું હતું તેનો ઉદ્દેશ્ય દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનો જ હતો. તેથી વારાહરૂપ ધારણ કરીને તેઓ સમુદ્રમાં ઘૂસીને પૃથ્વીદેવીને પોતાની દાઢો પર મૂકીને કર્દમાલયમાં આવીને નીકળ્યા. તેથી ત્યાં વરાહ તીર્થના નામે એક મહાન તીર્થ બની ગયું. જે મનુષ્ય ત્યાં સ્નાન કરે છે તે અવશ્ય મોક્ષનો અધિકારી થાય છે. અહીં પિતરોની મુક્તિને માટે શ્રાદ્ધ કરવું જોઈએ. એવું કરનાર પુરુષ પિતૃઓની સાથે જ મુક્ત થઈને અત્યંત સુખદ લોકમાં જાય છે. વારાહ તીર્થથી આગળ સંગમ નામનું તીર્થ છે, જ્યાં સાબરમતી ગંગા સમુદ્રને મળે છે. ત્યાં વિધિપૂર્વક સ્નાન અને દાન કરવું જોઈએ. આ તીર્થમાં સ્નાન કરવાથી મહાપાતકી પણ મુક્ત થઈ જાય છે. સ્વજનોનું હિત ચાહનારા લોકોએ ત્યાં શ્રાદ્ધનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. ત્યાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય અવશ્ય પિતૃલોકમાં નિવાસ કરે છે, જ્યાં સમુદ્ર સાથે સાબરમતી ગંગાનો નિત્ય સંગમ થયો છે. તે સ્થાન પર બ્રહ્મહત્યા કરનાર પણ મુક્ત થઈ જાય છે. પછી બીજા સામાન્ય પાપોથી યુક્ત મનુષ્યને માટે તો કહેવાનું જ શું. અલ્પબુદ્ધિના લોકો જ્યાં તીર્થ નથી જાણતા કે અમારા શિવજીના નામે ઉત્તમ તીર્થની સ્થાપના કરી લેવી જોઈએ. સંગમની પાસે જ આદિત્ય નામનું ઉત્તમ તીર્થ છે, જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત છે. તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. ત્યાં સ્નાન કરનારને પુષ્કર સ્નાનનું ફળ મળે છે. ધતુરો અને કણેરના ફૂલોથી ભગવાન સૂર્યનું પૂજન, શ્રાદ્ધ તથા દાન કરવું જોઈએ. આ આદિત્ય તીર્થ પરમ પવિત્ર અને પાપ નાશક છે. મહાપાપીને પણ આ તીર્થ પુણ્ય પ્રદાન કરનારું છે. તે પછી નીલકંઠ નામનું એક ઉત્તમ તીર્થ છે. મુક્તિની અભિલાષા રાખનાર પુરુષે તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. હે પાર્વતી, જે મનુષ્ય બિલીપત્ર તથા ધૂપ દીપથી ભગવાન નીલકંઠનું પૂજન કરે છે, તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકો નિર્જન સ્થાનમાં રહીને ત્યાં ઉપવાસ કરે છે, તે લોકો જે જે વસ્તુની ઈચ્છા કરે છે, તે તમામ તીર્થ પૂર્ણ તમામ તીર્થ પૂરી કરે છે. હે પાર્વતી, જ્યાં સાબરમતી નદી દુર્ગાને મળે છે, જે સાબરમતી નદી દુર્ગાને મળી છે તથા જ્યાં તેનો સમુદ્ર સાથે સંગમ થયો છે, ત્યાં સ્નાન કરવું જોઈએ. જે કળિયુગમાં ત્યાં સ્નાન કરશે, તેમના પાપ અવશ્ય નષ્ટ થઈ જશે. દુર્ગા સંગમ પર પણ શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાં બ્રાહ્મણોને ભોજન અને વિધિપૂર્વક ગોદાન કરવું જોઈએ. આ સાબરમતી નદી પવિત્ર પાપનાશક અને પરમ ધન્ય છે. તેના દર્શનથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે. હે પાર્વતી, સાબરમતી નદીને ગંગા તુલ્ય જાણવી જોઈએ. કળિયુગમાં આ નદી વિશેષ ફળપ્રદ છે. અધ્યાય 60 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.